श्रीमद देवी भागवत स्कंद त्रिजो अध्याय छठो। जगदंबिका द्वारा पोताना स्वरूपनु वर्णन तथा ब्रह्मा विष्णु अने शंकरना माटे महासरस्वती महालक्ष्मी अने महाकालीने अर्पण करीने तेमने कार्य करवानो आदेश ब्रह्माजी कहे छे। આ પ્રમાણે મેં ભગવતી જગદંબિકાને વિનયપૂર્વક પૂછ્યું ત્યારે તેઓ મધુર વાણીમાં મને કહેવા લાગ્યા। દેવીએ કહ્યું, હું અને બ્રહ્મ એક જ છીએ। મારામાં અને આ બ્રહ્મમાં ક્યારેય કિંચિત માત્ર પણ ભેદ નથી। જે તે છે તે જ હું છું અને જે હું છું તે જ તે છે। બુદ્ધિના ભ્રમને કારણે ભેદ દેખાય છે। સદૈક કત્વમ ન ભેદો અસ્તિ સર્વથેવ મમાસ્ય ચ યો અશો સાહમયમ યાસો ભેદો અસ્તિ મતિ વિભ્ર માત। અમારા સૂક્ષ્મ ભેદને જે જાણે છે તે જ બુદ્ધિમાન પુરુષ છે। તેના માટે સંસાર સાગરથી મુક્ત થવામાં કોઈ સંશય નથી। બ્રહ્મ એક જ છે, માત્ર સંસારની રચના વખતે તે દ્વૈત રૂપને પ્રાપ્ત થાય છે। પછી દ્વૈતના ભાવના પછી દ્વૈતની ભાવના થવા લાગે છે। જે પ્રમાણે દીવો એક જ છે, પરંતુ નાનો મોટો વગેરે આકાર ઉપાધિ ભેદથી અનેક પ્રકારનો લાગે છે। એક જ મુખનું પ્રતિબિંબ દર્પણના ભેદથી જુદું જુદું લાગે છે। તે જ રીતે હું અને બ્રહ્મ એક જ છીએ, તો પણ માયારૂપી કારણના ઉપાધિ ભેદથી અમારું પ્રતિબિંબ અલગ અલગ ઝળકતું દેખાય છે। બ્રહ્માજી, જગતનું નિર્માણ કરવા માટે સૃષ્ટિકાળમાં ભેદ દેખાય જ છે। જ્યારે અમે બે રૂપ લઈને કાર્ય કરવામાં પ્રવૃત્ત થઈએ છીએ ત્યારે દ્રશ્ય અને અદ્રશ્યમાં આ ભેદ દેખાય જ છે। સંસારના અભાવમાં હું ન સ્ત્રી છું, ન પુરુષ છું અને ન નપુંસક છું। પછી સૃષ્ટિનો આરંભ થવાથી આ ભેદની કલ્પના ઊભી થાય છે। બુદ્ધિ, શ્રી, ધૃતિ, કીર્તિ, સ્મૃતિ, શ્રદ્ધા, મેઘા, દયા, લજ્જા, ક્ષુધા, તૃષ્ણા, ક્ષમા, કાંતિ, શાંતિ, પીપાસા, નિંદ્રા, તંદ્રા, જરા, અજરા, વિદ્યા, અવિદ્યા, સ્પૃહા, વાંછા, શક્તિ, અશક્તિ, વસા, મજ્જા, ત્વચા, દ્રષ્ટિ, સત્ય, સત્ય વાણી, પરા, મધ્યા અને પશ્યંતી વગેરે વાણીના અન્ય ભેદ તથા જે અનેક પ્રકારની નાડીઓ છે આ બધા મારા જ રૂપ છે। સંસારમાં મારા સિવાય કોઈ પદાર્થ છે જ નહીં। બ્રહ્માજી, બધું મારું જ રૂપ છે, અર્થાત જે જે દેખાય છે તે બધું હું જ છું। આમ નિશ્ચિંતપણે જાણી લેવું જોઈએ। બ્રહ્માજી, આ બધા સંસારમાં વ્યાપક રૂપે હું જ રહેલી છું। હું શક્તિનું રૂપ ધારણ કરીને પરાક્રમ કરું છું। ગૌરી, બ્રાહ્મી, રૌદ્રી, વારાહી, વૈષ્ણવી, શિવા, વારાણી, કોબેરી, નારસિંહી અને વાસવી બધા મારા જ રૂપ છે। વિભિન્ન કાર્ય કરવા માટે તે દેવીઓની અંદર મારી શક્તિ સ્થાપિત કરીને હું બધી વ્યવસ્થા કરું છું। હા, તે દેવીને નિમિત્ત બનાવી લેવાનો મારો સ્વભાવ છે। જળમાં શીતળતા, અગ્નિમાં ઉષ્ણતા, સૂર્યમાં પ્રકાશ અને ચંદ્રમામાં શીતળતાનો વિસ્તાર કરવાની યોગ્યતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરીને હું તેમની અંદર પ્રવિષ્ટ થાઉં છું। બ્રહ્માજી, હું તમને નિશ્ચિંત કહું છું કે જો આ બધામાંથી હું શક્તિ રૂપે હટી જાઉં સંસારનો એક પણ પ્રાણી આલી ચાલી ન શકે। શક્તિ રૂપે મારા અલગ થઈ જવાથી શંકર દૈત્યનો સંહાર કરવામાં સદા અસમર્થ છે। જ્યારે હું મનુષ્યના શરીરમાંથી થોડી દૂર હટી જાઉં છું ત્યારે તે અત્યંત દુર્બળ થઈ જાય છે। તે દુર્બળ માણસને કોઈ એવું નથી કહેતું કે આ રુદ્રહીન છે અથવા વિષ્ણુહીન છે। કોઈ જમીન પર પડ્યો હોય, પોતાને સંભાળી શકવા અસમર્થ હોય, ભયભીત હોય, હૃદયમાં ચિંતાથી ઘેરાયેલો હોય અથવા શત્રુની ચુંગાલમાં ફસાઈ ગયો હોય તેને શક્તિહીન જ કહેવાય છે। જગતમાં તેને કોઈ રુદ્રહીન નથી કહેતું. તેથી મને શક્તિને જ એકમાત્ર કારણ સમજો. બ્રહ્માજી, તમે પણ સૃષ્ટિ કાર્યના અભિલાષી છો, પરંતુ જ્યારે હું તમને સાથ આપું છું ત્યારે તમે અખિલ જગતની રચના કરો છો. એ જ પ્રમાણે વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, યમ, ત્વષ્ટા, વરુણ અને પવન બધા જ મારી શક્તિના સહયોગથી જ તેમના કાર્યમાં સફળ થાય છે. પૃથ્વી પણ સ્થિર રહીને ત્યારે જ સમસ્ત પ્રાણી જગતને ધારણ કરી શકે છે જ્યારે હું, એટલે કે શક્તિ, તેને સાથ આપતી રહું છું. હું જો ખસી જાઉં તો એક પરમાણુને પણ ધારણ કરવા તે સમર્થ નથી. એ જ પ્રમાણે શેષનાગ, કચ્છપ અને બધા જ દિગ્ગજો પણ મારા જ સહયોગથી જ પોતાનું કાર્ય કરી શકે છે. સમુદ્રના જળને શોષી લેવું, અગ્નિની સત્તાને નષ્ટ કરી દેવી તથા વાયુની ગતિને રોકવી, આ બધું મારી ઈચ્છાને આધીન છે. હું જે ઈચ્છું તે તરત કરી શકું છું. બ્રહ્માજી, મારી શક્તિ ખસી જવાથી બધા જ પ્રાણીઓ નિષ્પ્રાણ થઈ જાય છે. કોઈ પણ રીતે તે જીવિત રહી શકે તેવી સંભાવના નથી. જે માટીના લોંધામાંથી બનેલા ઘડાનો આકાર અને તેનો નાશ અવશ્ય છે તેવું પ્રાણી માત્ર માટે પણ સમજવાનું છે. બ્રહ્માજી, આ જે પૃથ્વી નથી, વિચાર કરો, તેના પરમાણુ પણ નાશ પામ્યા છે, પરંતુ આ બધું ક્ષણમાં નાશ થનારું હોવા છતાં મહતત્વનો ક્યારેય અભાવ નથી. તે નિત્ય હોવા છતાં અનિત્ય જેવું રહે છે, કારણ કે તે કર્તાને આધીન હોય છે. તે મહતત્વ 7 પ્રકારના હોય છે. બ્રહ્માજી, હું તમને તે આપું છું, તેને ગ્રહણ કરો. તેનાથી અહંકાર ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જે પ્રમાણે અગાઉ સૃષ્ટિનું સર્જન કર્યું હતું તે જ રીતે સંપૂર્ણ પ્રાણીઓની રચનાનું કાર્ય આરંભ કરો. જાઓ, હવે તમારા નિવાસસ્થાનનું નિર્માણ કરીને ત્યાં રહો અને પોતપોતાના કર્તવ્યનું પાલન કરો. બ્રહ્માજી, આ શક્તિને તમે તમારી પત્ની બનાવો. આ ખૂબ સુંદર સ્ત્રી છે, તેના મુખ પર હંમેશા સ્મિત રેલાતું રહે છે. મહાસરસ્વતી નામથી પ્રસિદ્ધ આ શ્રેષ્ઠ દેવીમાં બધા જ રજોગુણ વિદ્યમાન છે. તેનું દિવ્ય શરીર સુંદર વસ્ત્રોથી શોભી રહ્યું છે. અલૌકિક આભૂષણ તેની સુંદરતા વધારી રહ્યા છે. તે ઉત્તમ સિંહાસન પર બેઠેલી છે. ક્રીડા કરવા માટે તમારી સહચરી છે. આ સુંદરી હંમેશા તમારી પત્ની બનીને રહેશે. આ તમારી પ્રિય પત્નીને મારી જ વિભૂતિ સમજીને તેની સાથે આદરથી વ્યવહાર કરજો. ક્યારે તેનો તિરસ્કાર કરવો ઉચિત નથી. હવે તમે તમારી આ સ્ત્રી સાથે તુરંત સત્યલોકમાં પધારો. સમય થઈ ગયો છે. તેથી મહતત્વનો ઉપયોગ કરીને 4 પ્રકારના જીવોની સૃષ્ટિ કરવામાં પ્રવૃત્ત થઈ જાઓ. આ મહતત્વમાં કર્મ અને જીવ સાથે શરીરો પણ રહેલા છે. પૂર્વ કલ્પની જેમ ફરીથી સૃષ્ટિ કરો, પરંતુ ધ્યાન રાખજો, કાળ, કર્મ, સ્વભાવ અને ગુણ વગેરે કારણો પ્રમાણે જ સંપૂર્ણ ચરાચર સૃષ્ટિ બનાવવાની છે. વિષ્ણુ હંમેશા તમારા માટે આદરણીય અને પૂજવા યોગ્ય છે, કારણ કે તેમનામાં સત્વગુણની પ્રધાનતા હોવાથી તેઓ હંમેશા શ્રેષ્ઠ છે. જ્યારે જ્યારે તમારી સામે કોઈ મુશ્કેલ કાર્ય આવશે ત્યારે ત્યારે આ વિષ્ણુ પૃથ્વી પર અવતાર લેશે. ક્યારેક પશુ યોનિમાં ને ક્યારેક મનુષ્ય યોનિમાં તેમનો અવતાર થશે. અવતાર લઈને તેઓ દાનવોનો સંહાર કરશે. મહાબળી શંકર પણ તમારી સહાયતામાં રહેશે. હવે તમે દેવતાઓની રચના કરીને આનંદપૂર્વક વિહાર કરો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ખૂબ જ સાવધાનીપૂર્વક અનેક દેવતાઓની ઉપાસના કરશે. યજ્ઞોમાં ખૂબ મોટી દક્ષિણાઓ આપવામાં આવશે. બધા જ યજ્ઞોમાં તેઓ મારા નામનું ઉચ્ચારણ કરશે. પરંતુ મારા નામથી આપવામાં આવેલ આહુતિથી તમે બધા દેવતાઓ તૃપ્ત થઈ જશો. આ શંકરજી પણ બધી રીતે તમારા પૂજનીય અને સન્માનનીય છે. બધા યજ્ઞોમાં તેમનું પૂજન આવશ્યક છે. ફરીથી જ્યારે દેવતાઓ પર દૈત્યોનો ભય ઉત્પન્ન થશે ત્યારે મારી શક્તિઓ અનેક રૂપે પ્રગટ થશે અને દૈત્યોનો તેઓ સંહાર કરશે. વારાહી, વૈષ્ણવી, ગૌરી, નારસિંહી, શિવા અને આ સિવાય પણ કેટલીક શક્તિઓ છે. બ્રહ્માજી, હવે તમે જગતનું નિર્માણ કાર્ય આરંભ કરો. બીજ અને ધ્યાન સહિત આ નવ અક્ષરોનો નિર્વાણ મંત્ર છે. બ્રહ્માજી, હંમેશા મંત્રનો જપ કરતા રહો અને તમારા કાર્યમાં પ્રવૃત્ત થઈ જાઓ. મહામતી, આ મંત્રને બધા મંત્રોથી શ્રેષ્ઠ માનજો. સમસ્ત કામનાઓની સિદ્ધિ માટે આ મંત્રને હંમેશા હૃદયમાં રાખજો, હૃદયમાં રાખવો જોઈએ. બ્રહ્માજી કહે, આ પ્રમાણે મને આજ્ઞા આપીને પ્રસન્ન વદના ભગવતી જગદંબિકાએ ભગવાન વિષ્ણુને કહ્યું, વિષ્ણુ, મનને મુગ્ધ કરવા વાળી આ મહાલક્ષ્મીને લઈને હવે તમે પણ પધારો. હંમેશા તમારા વૃક્ષસ્થળમાં બિરાજેલા રહેશે, તેમાં કોઈ સંશય નથી. આ કલ્યાણી બધા જ મનોરથો પૂર્ણ કરનાર શક્તિ છે. આનંદ કરવા માટે મેં તમને આ મહાલક્ષ્મીને આપી છે, તમે ક્યારેય તેનો તિરસ્કાર નહીં કરો, પરંતુ સત્કાર કરશો. હવે તમે લક્ષ્મીનારાયણ તરીકે ઓળખાશો. દેવતાઓના યોગક્ષેમ માટે મેં અનેક પ્રકારના યજ્ઞનું નિર્માણ કર્યું છે. તમે ત્રણેય મુખ્ય દેવતાઓ સાથે મળીને પ્રેમપૂર્વક યજ્ઞ ભાગ ગ્રહણ કરજો. તમે, બ્રહ્મા અને શંકર આ ત્રણેય દેવતાઓ મારા પ્રભાવથી પ્રગટ થયા છો, તેથી તમે બધા દેવતાઓમાં શ્રેષ્ઠ અને સન્માનીય રહેશો. જે અજ્ઞાની જનો તમારા ત્રણેયમાં ભેદ બુદ્ધિ રાખશે તેઓ નરકના અધિકારી બનશે. જે વિષ્ણુ છે તે જ સાક્ષાત શિવ છે અને જે શિવ છે તે જ સ્વયં શ્રી હરિ છે. તેમાં ભેદભાવ રાખનાર મનુષ્ય નરકનો અધિકારી થાય છે. આ જ પ્રમાણે બ્રહ્માજી પણ શંકર અને વિષ્ણુની સમાન જ છે. આ બાબતમાં અન્યથા વિચાર કરવો અયોગ્ય છે. વિષ્ણુ ગુણોના જે ભેદ છે તે હું તમને કહું છું. તમે એક મહાન પુરુષ છો, તમારી પાસે સત્વગુણની પ્રધાનતા હોવી જોઈએ. રજોગુણ અને તમોગુણ તમારામાં ગૌણ રૂપે રહેશે. જુદા જુદા બ્રહ્માંડોમાં તમે રજોગુણને ધારણ કરી લક્ષ્મીની સાથે હંમેશા આનંદથી બિરાજો. રમાકાંત પહેલું વાંગબીજ એ, બીજું કામબીજ ક્લિમ અને ત્રીજું માયાબીજ હિમ અમારા મંત્ર છે. ત્રીજો મંત્ર જે તમને કહ્યો છે તેના પ્રભાવથી શ્રેષ્ઠ કામના સુલભ થાય છે. વિષ્ણુ, આ મંત્રનો નિરંતર જપ કરતા આનંદપૂર્વક વિહાર કરો. જ્યારે હું સંપૂર્ણ જગતને મારામાં લીન કરી દઈશ ત્યારે તમે પણ મારામાં સમાઈ જશો. ભક્તિ અને મુક્તિ આપનારા મંત્રને હંમેશા યાદ રાખવો જોઈએ. કલ્યાણની કામનાવાળા મનુષ્યે ઓમના પ્રણવ સાથે મંત્રનો જપ કરો. પુરુષોત્તમ, તમે વૈકુંઠની રચના કરીને ત્યાં બિરાજો. હું હંમેશા નિત્ય રહેનારી આદ્ય શક્તિ છું. મારું સ્મરણ રાખીને ઈચ્છાનુસાર વિહાર કરો. બ્રહ્માજી કહે છે, ભગવતી ત્રિગુણા, નિર્ગુણા અને પ્રકૃતિથી પર છે. ભગવાન વિષ્ણુને આ પ્રમાણે કહ્યા પછી તેઓ મહાભાગ શંકરજીને મધુર વાણીમાં કહેવા લાગ્યા. દેવીએ કહ્યું, શંકર, મનને મુગ્ધ કરવા વાળી આ મહાકાળી ગૌરી નામથી પ્રસિદ્ધ છે. તમે આને પત્ની રૂપે સ્વીકાર કરો. કૈલાસની રચના કરીને ત્યાં રહો અને આ મહાકાળી સાથે સુખેથી આનંદ કરો. તમારી લીલામાં તમોગુણની પ્રધાનતા રહેશે. સત્વગુણ અને રજોગુણ ગૌણ રૂપે રહેશે. રજોગુણી અને તમોગુણી બનીને અસુરોનો સંહાર કરવાનું કાર્ય આરંભ કરો. પરમ પુરુષનું ધ્યાન કરવા માટે તમે તપ કર્યું છે. મહાદેવ, તમે અતિ પુણ્યાત્મા છો. પરમાત્મા શાંત સ્વરૂપ છે, તેમનામાં સત્વગુણ પ્રધાન છે. તમારે તેમની શરણ લેવી ઘટે. તમો ત્રણે ગુણોથી સંપન્ન છો, સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર તમારા કાર્ય છે. સંસારમાં ક્યાંય કોઈ પણ એવી વસ્તુ નથી જે આ ત્રણે ગુણોથી ભિન્ન હોય. જગતના જે જે પદાર્થો દેખાય છે તે બધા જ ત્રિગુણમય છે. નિર્ગુણ થઈને બધાને દેખાય એવી કોઈ વસ્તુ ન હતી અને ન છે. નિર્ગુણ તો પરમાત્મા જ છે જે ક્યારેય સ્પષ્ટ રૂપે કોઈને દેખાતા નથી. શંકર, હું સમય સમય પર સગુણ અને નિર્ગુણ રૂપ પણ ધારણ કરું છું. મારું સ્વરૂપ સર્વોત્તમ છે. હું બધાનું કારણ છું. ક્યારેય કાર્ય તરીકે રહેતી નથી. કારણ હોવાની સ્થિતિમાં હું સગુણ રહું છું. પરમ પુરુષ પરમાત્માની પાસે હું નિર્ગુણ રૂપે રહું છું. અહંકાર અને શબ્દ સ્પર્શ વગેરે મહત્ત્વના ગુણ છે. કાર્ય અને કારણ રૂપે સતત ચાલ્યા કરે છે. અહંકારની ઉત્પત્તિ મારામાંથી થઈ છે તેથી મને કારણ કહે છે. અહંકાર મારું કાર્ય છે. તેમાં સત્વ રજસ અને તમસ ત્રણે ગુણો સમાયેલા છે. અહંકારમાંથી મહત્ત્વ ઉત્પન્ન થાય છે. તે જ સમસ્ત બુદ્ધિનો પરિચય કરાવનાર છે. તેથી જ મહત્ત્વ કાર્ય અને અહંકાર કારણ કહેવાય છે. અહંકારથી તન્માત્રાઓની ઉત્પત્તિ થાય છે. આ અચળ નિયમ છે. તે જ સૂક્ષ્મ રૂપથી પંચ મહાભૂતોનું કારણ છે. તમામ સર્જનમાં પંચ મહાભૂતોના સાત્વિક અંશથી પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ મહાભૂત તન્માત્રાઓ, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને સોળમું મન, આ બધું ઉત્પન્ન થાય છે. આમાં કોઈ કાર્ય હોય છે અને કોઈ કારણ. આ પ્રમાણે સોળ વિભિન્ન પદાર્થોનું એકત્ર તે પ્રાણી છે. પરમાત્મા આદિ પુરુષ છે. તે નથી કાર્ય કે નથી કારણ. શંભુ, સૃષ્ટિનો ક્રમ દરેક વખતે આ પ્રમાણે ચાલ્યા કરે છે. મેં તમને સૃષ્ટિની ઉત્પત્તિના વાત સંક્ષેપમાં કહી. મહાનુભાવ દેવતાઓ, હવે મારું કાર્ય સિદ્ધ કરવા માટે વિમાનમાં બેસીને તમે શીઘ્ર અહીંથી પ્રસ્થાન કરો. કોઈ મુશ્કેલી આવે તો જ્યારે પણ તમે મારું સ્મરણ કરશો ત્યારે હું તમારી પાસે તમારી સામે પ્રસ્તુત થઈશ. દેવતાઓ, મારું તથા સનાતન પરમાત્માનું ધ્યાન તમારે હંમેશા કરતા રહેવું જોઈએ. અમારા બંનેના સ્મરણથી તમારા તમામ કાર્ય સફળ થશે તેમાં કોઈ શંકા નથી. બ્રહ્માજી કહે છે. આ પ્રમાણે કહીને ભગવતી જગદંબિકાએ અમને વિદાય આપી. તેમણે શુદ્ધ આચરણ વાળી શક્તિઓમાંથી ભગવાન વિષ્ણુ માટે મહાલક્ષ્મીને, શંકર માટે મહાકાલીને, મારા માટે મહાસરસ્વતીને પત્ની બનાવવાની આજ્ઞા આપી. અમે ત્યાંથી રવાના થયા. અન્ય સ્થાનોમાં અમે ત્રણેય પુરુષ રૂપે પ્રતિષ્ઠિત થયા. દેવીના તે પરમ અદ્ભુત પ્રભાવ અને સ્વરૂપનું અમે હંમેશા ચિંતન કરતા હતા. યાત્રા દરમિયાન અમે વિમાનમાં બેઠા તે જ ક્ષણે તે દ્વીપ, તે દેવી અને તે સુધાસાગર બધું જ અદૃશ્ય થઈ ગયું. અમને માત્ર વિમાન જ દેખાવા લાગ્યું. બીજું બધું અદૃશ્ય હતું. તે વિમાન અત્યંત વિશાળ હતું. તેમાં બેસીને અમે કમળ પાસે પહોંચ્યા જ્યાં માત્ર પાણી જ પાણી હતું, જ્યાં મધુ અને કૈટભ નામના બે અજેય દાનવો શ્રીહરિના હાથે કાળનો કોળિયો બની ગયા હતા. અધ્યાય છ સમાપ્ત. બોલો શ્રી અંબે માથે કી જય.